નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય ભારતીય લોકશાહીનો પાયો છે, ભારતનું બંધારણ. આપણી પાસે ધ આર્કિટેક્ચર ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી, જેનેસિસ એન્ડ ફ્રેમવર્ક નામના સ્રોતમાંથી કેટલાક અંશો છે, અને આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ દસ્તાવેજ બન્યો કઈ રીતે. કારણ કે આ માત્ર કાયદાનું પુસ્તક નથી, પણ સ્રોત મુજબ ભારતીય લોકશાહીની આત્મા છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. મારો સૌથી પહેલો અને મૂળભૂત પ્રશ્ન એ છે કે બંધારણની જરૂરત શું છે? કોઈ દેશ નિયમોના પુસ્તક વગર ન ચાલી શકે? આ પ્રશ્ન જ આખી ચર્ચાનો પાયો છે. જુઓ, કલ્પના કરો કે રસ્તા પર કોઈ ટ્રાફિકના નિયમો જ નથી. તો અંધાધૂંધી ફેલાઈ જાય. બરાબર, અરાજકતા અને અકસ્માત. દેશનું પણ એવું જ છે. સ્રોત સ્પષ્ટપણે કહે છે કે બંધારણ એ દેશનો સર્વોચ્ચ કાયદો છે, એટલે કે એનાથી ઉપર કશું જ નહીં. અચ્છા. તે એક માળખું છે. એ નક્કી કરે છે કે સરકાર કેવી રીતે ચાલશે, કોની પાસે કેટલી સત્તા રહેશે, અને સૌથી અગત્યનું, એ સત્તાની મર્યાદા શું હશે. એટલે કે તે માત્ર સરકારને સત્તા નથી આપતું, પણ એ સત્તા પર લગામ પણ લગાવે છે. બિલકુલ, આ જ તેની સુંદરતા છે. તે સરકાર અને નાગરિકો વચ્ચેનો એક કરાર છે એમ કહી શકાય. એ નાગરિકોને અધિકારોની ગેરંટી આપે છે અને ખાતરી કરે છે કે શાસન કાયદાથી ચાલે. હા, કોઈ વ્યક્તિની મરજીથી નહીં. રાજા હોય કે રંક, નિયમ બધા માટે સરખો. બંધારણ વગર શાસન સત્તાના દુરુપયોગમાં ફેરવાઈ શકે છે. બરાબર. તો આ પાયાના દસ્તાવેજનો પાયો ક્યાં નંખાયો? આપણે જાણીએ છીએ કે આપણું બંધારણ એક જ દિવસમાં નથી બન્યું. સ્રોત મુજબ તેના મૂળ બ્રિટિશ શાસન દરમિયાન પસાર થયેલા કાયદાઓમાં છે. ચોક્કસ, આ એક લાંબી યાત્રા હતી, અને એને સમજવા માટે આપણે 1857ના વિપ્લવ પછીના સમયમાં જવું પડે. હા, એ ઘટના પછી બ્રિટિશ તાજને સમજાયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે એક વ્યાપારી સંસ્થા હતી, તે આટલા મોટા દેશ પર શાસન ન કરી શકે. એટલે પછી તેમણે સીધું શાસન પોતાના હાથમાં લઈ લીધું. બરાબર. પરિણામે 1858નો ભારત શાસન અધિનિયમ આવ્યો. આનાથી ભારત પર શાસન કરવાની પદ્ધતિ મૂળભૂત રીતે બદલાઈ ગઈ. કંપનીનું શાસન ખતમ. અને ગવર્નર જનરલનું પદ વાઇસરોય કહેવાયું. હા, જે સીધા રાણીના પ્રતિનિધિ હતા. તો આ તો સત્તાનું હસ્તાંતરણ હતું, પણ ભારતીયોને શાસનમાં ભાગીદારી આપવાની વાત ક્યારે શરૂ થઈ? કારણ કે માંગ તો એ જ હતી. એ દિશામાં પહેલું મોટું અને કદાચ સૌથી વિવાદાસ્પદ પગલું હતું 1909ના મોર્લે મિન્ટો સુધારા. દેખીતી રીતે હેતુ તો એ જ હતો કે શાસનમાં ભારતીયોનો સહયોગ વધારવો. પણ એમાં જ કંઈક ગડબડ હતી, ખરું ને? હા, આ સુધારાએ મુસ્લિમો માટે અલગ મત વિસ્તાર, એટલે કે સેપરેટ ઇલેક્ટોરેટની વ્યવસ્થા શરૂ કરી. એક મિનિટ, અલગ મત વિસ્તાર એટલે કે મુસ્લિમ ઉમેદવારને માત્ર મુસ્લિમ મતદારો જ મત આપી શકે? બરાબર. અને અહીં જ તેની ગંભીર અસર છુપાયેલી છે. આપણા સ્રોતમાં જે સામગ્રી છે તે ભારપૂર્વક કહે છે કે આ પગલાંએ ભારતની રાજનીતિમાં સાંપ્રદાયિક મતવિભાગના બીજ રોપ્યા. અચ્છા, તો આ માત્ર એક રાજકીય સુધારો નહોતો, આ તો સમાજને ધર્મના આધારે વહેંચવાનો પહેલો કાયદાકીય પ્રયાસ હતો. એકદમ. આ પગલાંએ ભારતીય રાષ્ટ્રીય ઓળખને બદલે ધાર્મિક ઓળખને રાજકીય મહત્વ આપ્યું. જાણે કે અલગ અલગ ધર્મના લોકોના રાજકીય હિતો પણ અલગ અલગ જ હોય. પેલી ભાગલા પાડો અને રાજ કરો નીતિનો આ કાયદાકીય અમલ હતો. ચોક્કસ. અને તેની અસર દાયકાઓ સુધી રહી. તો 1909માં તમને રાજકીય રીતે ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો, પણ ભારતીયો તરફથી વધુ શાસનની માંગ તો ચાલુ જ રહી રહેશે. તો તેના જવાબમાં બ્રિટિશરોનું આગલું પગલું શું હતું? હા, માંગ સતત વધી રહી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી અપેક્ષાઓ પણ વધી હતી, એટલે પછી 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આવ્યા. અને આમાં ડાયાર્કી નામની વ્યવસ્થા આવી, એટલે કે બેવડું શાસન. હા, બેવડું શાસન. પણ આ સાંભળવામાં જેટલું સારું લાગે છે, વ્યવહારમાં એટલું જ જટિલ હતું. એ કઈ રીતે? પ્રાંતીય સરકારના વિષયોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, આરક્ષિત અને હસ્તાંતરિત. શિક્ષણ, આરોગ્ય જેવા ઓછા મહત્વના વિષયો ભારતીય મંત્રીઓને હસ્તાંતરિત કર્યા. અને અસલી સત્તાવાળા વિષયો? પોલીસ, ન્યાય, નાણાં જેવા વાસ્તવિક સત્તાવાળા વિષયો ગવર્નર પાસે આરક્ષિત રાખવામાં આવ્યા. એટલે કે જાણે કોઈને કારની ચાવી તો આપી, પણ પેટ્રોલ પર કંટ્રોલ પોતાનો રાખ્યો, જવાબદારી તમારી પણ સત્તા અમારી. તમે એકદમ બરાબર સમજ્યા. આ જ તેની સૌથી મોટી સમસ્યા હતી. ભારતીયો પાસે જવાબદારી હતી પણ સત્તા નહોતી. એટલે આ પ્રયોગ તો નિષ્ફળ જ જવાનો હતો. હા, સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને તેનાથી ભારતીયોમાં અવિશ્વાસ વધુ ઊંડો બન્યો. આ બધી નિષ્ફળતાઓ અને અધૂરા પ્રયોગો પછી આવે છે 1935નો ભારત સરકાર અધિનિયમ. આપણા સ્રોતમાં તેને ભારતીય બંધારણનો મૂળ આધાર કહેવામાં આવ્યો છે. આટલું બધું મહત્વ કેમ? કારણ કે આ એક અત્યંત વિસ્તૃત અને વ્યાપક દસ્તાવેજ હતો. એણે આધુનિક ભારતના શાસનનું લગભગ આખું માળખું, એટલે કે એક સ્કેલેટન તૈયાર કરી દીધું હતું. અચ્છા, એટલે કે આપણા બંધારણનું હાડપિંજર. હા, જેમ કે સંઘીય પદ્ધતિના વિચાર, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન, પ્રાંતોને વધુ સ્વાયત્તતા, દેશમાં વિવાદોના નિરાકરણ માટે ફેડરલ કોર્ટ, આ બધી જ બાબતો સીધી આપણા આજના બંધારણમાં લેવામાં આવી છે. બરાબર, થોડા ફેરફારો સાથે. હાડપિંજર તો તૈયાર હતું, પણ તેમાં આત્મા પૂરવાનું કામ તો ભારતીયોએ જ કરવાનું હતું. તો આ કાયદાકીય પૃષ્ઠભૂમિ પછી આ દસ્તાવેજને વાસ્તવમાં લખનારા લોકો કોણ હતા? એ કામ માટે બંધારણ સભા એટલે કે કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલીની રચના કરવામાં આવી. તેની રચના 1946માં કેબિનેટ મિશન યોજના હેઠળ થઈ હતી. અને તેના સભ્યો કોણ હતા? શરૂઆતમાં તેમાં બ્રિટિશ ભારતના પ્રાંતો અને દેશી રજવાડાઓ બંનેના પ્રતિનિધિઓ સહિત 389 સભ્યો હતા. જો કે ભારતના ભાગલા પછી આ સંખ્યા ઘટીને 299 થઈ ગઈ. અને આટલી મોટી અને વૈવિધ્યસભર સભાનું નેતૃત્વ કોણ કરતું હતું? સભાના કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, પરંતુ બંધારણનો મુસદ્દો તૈયાર કરવાની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી ડ્રાફ્ટિંગ કમિટીની હતી, જેના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. હા, અને એટલા માટે જ સ્ત્રોત તેમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાવે છે. જ્યારે આપણે ડૉક્ટર આંબેડકરની વાત કરીએ ત્યારે તેમની ભૂમિકા માત્ર કાયદાકીય મુસદ્દો તૈયાર કરવા પૂરતી મર્યાદિત હતી કે પછી એનાથી કંઈક વિશેષ હતી? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. તેમની ભૂમિકા માત્ર કાયદાકીય ડ્રાફ્ટિંગની નહોતી. તેમનો સૌથી મોટો ફાળો બંધારણમાં આત્મા પૂરવાનો હતો. તેમણે ખાતરી કરી કે સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવા આદર્શો માત્ર શબ્દો બનીને ન રહી જાય, પણ મૂળભૂત અધિકારો દ્વારા તે લાગુ કરી શકાય તેવા બને. એકદમ. તેમનું યોગદાન બંધારણને કાયદાકીય દસ્તાવેજમાંથી સામાજિક પરિવર્તનનું એક સાધન બનાવવાનું હતું. આ પ્રક્રિયા કેટલી લાંબી અને મહેનતભરી હતી તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સ્રોતમાં કેટલાક ચોક્કસ આંકડા છે જે આ કામનો ખ્યાલ આપે છે. હા, આંકડાઓ ખરેખર પ્રભાવશાળી છે. પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 રોજ મળી હતી અને અંતિમ સ્વરૂપ આપતા સુધીમાં બંધારણ બનાવવા માટે કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. 1 મિનિટ, લગભગ 3 વર્ષ. આ તો અકલ્પનીય લાગે છે. ત્યારે એવું તે શું હતું કે એક દસ્તાવેજ લખવામાં આટલો સમય લાગ્યો? તમારો પ્રશ્ન વાજબી છે. આટલો સમય એટલા માટે લાગ્યો કારણ કે તેઓ માત્ર એક કાયદો નહોતા બનાવી રહ્યા, તેઓ આવનારી પેઢીઓ માટે એક રાષ્ટ્રનું ભવિષ્ય ઘડી રહ્યા હતા. અને ભારત જેવો વિવિધતા ધરાવતો દેશ. બરાબર. ભાષા, ધર્મ, સંસ્કૃતિ, આટલી વિવિધતા વચ્ચે સર્વસંમતિ બનાવવી એ મોટો પડકાર હતો. આ સમયગાળા દરમિયાન કુલ 11 સત્રો થયા. દરેક કલમ, દરેક શબ્દ પર લાંબી ચર્ચાઓ થઈ. અને બીજા દેશોના બંધારણનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો, ખરું ને? હા, સ્ત્રોત મુજબ લગભગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. દરેક મુદ્દા પર તીવ્ર મતભેદો હતા, જેના પર ચર્ચા કરીને ઉકેલ લાવવામાં આવ્યો. અને આટલી મોટી કવાયતનો ખર્ચ પણ થયો હશે? હા, તે સમયે આશરે 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આજે આ રકમ કદાચ નાની લાગે, પણ 1940ના દાયકામાં તે એક જંગી રકમ હતી. આ બતાવે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓ આ કામને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા હતા. બિલકુલ, તેઓ કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવા માંગતા ન હતા. હવે આ પ્રક્રિયાના અંતમાં 2 તારીખો આવે છે જેમાં ઘણીવાર લોકોને ગૂંચવણ થાય છે. 26 નવેમ્બર અને 26 જાન્યુઆરી, આ બંને વચ્ચે શું તફાવત છે? આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. 26 નવેમ્બર 1949 એ દિવસ છે જ્યારે બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો. એટલે કે એ દિવસે બંધારણ બનીને તૈયાર થઈ ગયું? હા, સંપૂર્ણપણે તૈયાર. તેના પર સભ્યોએ હસ્તાક્ષર કર્યા. આથી 26 નવેમ્બરને હવે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે બંધારણના જન્મદિવસ જેવો છે. તો જો તે નવેમ્બરમાં તૈયાર થઈ ગયું હતું તો તેને લાગુ કરવા માટે 2 મહિનાની રાહ કેમ જોવામાં આવી? 27 નવેમ્બરથી જ કેમ લાગુ ન કરી દીધું? કારણ કે 26 જાન્યુઆરીની તારીખનું ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ ખૂબ વધારે હતું. અચ્છા. સ્રોત આપણને યાદ અપાવે છે કે 1929ના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો અને તેના અનુસંધાનમાં 26 જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ વખત પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઓ, તો આ તારીખ એ રાષ્ટ્રીય સ્વાભિમાન અને સંકલ્પનું પ્રતીક હતી. બરાબર. તે ઐતિહાસિક દિવસની યાદને જીવંત રાખવા અને તેને સન્માન આપવા માટે બંધારણના સંપૂર્ણ અમલ માટે 26 જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી. અને તે દિવસથી, એટલે કે 26 જાન્યુઆરી 1950થી, ભારત એક સંપૂર્ણ સાર્વભૌમ ગણરાજ્ય બન્યું. એકદમ સાચું. તો આ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતનું બંધારણ એ કોઈ એક ઘટનાનું પરિણામ નથી, તે એક લાંબી ઐતિહાસિક પ્રક્રિયા છે. હા, અનેક કાયદાકીય પ્રયોગોના અનુભવો, બંધારણ સભાની વર્ષોની મહેનત અને ભારતના સ્વતંત્રતા સંગ્રામના આદર્શોનું એક જીવંત પરિણામ છે. અને એ વાત પર ભાર મૂકવો જરૂરી છે કે તે માત્ર કાયદાનો સ્થિર ગ્રંથ નથી. ચોક્કસ. જ્યારે સ્રોત તેને ભારતીય લોકશાહીની આત્મા કહે છે ત્યારે તેનો અર્થ એ છે કે તે દેશની આકાંક્ષાઓ અને મૂલ્યોને પ્રતિબિંબિત કરતો એક જીવંત દસ્તાવેજ છે, જેમાં સમય સાથે બદલામ આવી શકે છે. હા, સુધારા કરવાની ક્ષમતા છે. તે માત્ર શાસન કેવી રીતે ચાલશે તે નથી કહેતો, પણ આપણો દેશ કેવો હોવો જોઈએ તેનું એક નૈતિક વિઝન પણ રજૂ કરે છે. અને સૌથી મહત્વપૂર્ણ, તે ભારતની અપાર વિવિધતાને એકતાના તાંતણે બાંધી રાખે છે. આ ખરેખર એક ઊંડાણપૂર્વકનો દ્રષ્ટિકોણ છે. સાંભળનાર માટે એક અંતિમ વિચાર છોડીને જાઉં. આપણે ચર્ચા કરી કે કેવી રીતે 1909ના મોર્લે મિન્ટો સુધારાએ રાજકારણમાં સાંપ્રદાયિક મત વિભાગની શરૂઆત કરીને વિભાજનના બીજ રોપ્યા હતા. હા, તો પ્રશ્ન એ થાય છે કે એક એવો દસ્તાવેજ જેનો પાયો એવા ઐતિહાસિક કાયદાઓ પર બન્યો હોય જેમાં વિભાજનના બીજ પણ હતા, તે જ દસ્તાવેજ આજના આધુનિક ભારતમાં એકતા અને વિવિધતા વચ્ચેનું નાજુક સંતુલન કેવી રીતે જાળવી રાખે છે અને ભવિષ્યમાં આ સંતુલન જાળવી રાખવા માટે કયા પડકારોનો સામનો કરવો પડી શકે છે?